धनं पुनरपि मरणं पुनरपि जननी जठरेश्वजनम् इह संसारे खलु दुस्तारे कृपया पारे पाहि मुरारे भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढ़मते नलिनी दलगत जल अति तरलम् तदवत जीवितम् अतिशय चपलम् विद्धि व्याधि अभिमानग्रस्तम् लोकम् शोकाहतम् च समस्तम् भज गोविंदम् भज गोविंदम् गोविंदम् भज मूढ़मते भज गोविंदम् भज गोविंदम् गोविंदम् भज मूढ़मते पुनरपि जननम् पुनरपि मरणम् पुनरपि जननी जठरे शयनम् इह संसारे खलु दुस्तारे कृपया पारे पाहि मुरारे। शंकराचार्य जी कहे छे फरी जन्मवु फरी मरवु फरी माताना गर्भमां ऊंधे मस्तके लटकवुं आ खरेखर महादुख छे अने एमांथी हे भगवान तमे बचावो तो ज बचाय। આ વિશે આપણે આગલા બે પ્રવચનોમાં ઘણું સાંભળ્યું છે, થોડી વાત એ કે આત્મા છે પરમાત્મા છે લોક પરલોક છે આ બધી વાતો પુનર્જન્મ છે વગેરે જે વાતો છે એ કેવળ ને કેવળ બુદ્ધિથી ક્યારેય સમજી શકાય નહીં। આજના જે રેશનાલિસ્ટ કહેવાય છે એટલે કે જે બૌદ્ધિકો છે અને પોતાની જાતને વિવેક બુદ્ધિવાદી સમજે છે એવા, તો એ બધી વાતો ભગવાન સંબંધી બધી વાતો આત્મા પરમાત્મા પુનર્જન્મ આ તે બધું કેવળ બુદ્ધિથી સમજવા કોશિશ કરે છે અને એની બુદ્ધિમાં ઉતરતું નથી એટલે એ કહે છે કે ઈશ્વર જેવું કંઈ નથી, પુનર્જન્મ જેવું કંઈ નથી, આત્મા જેવું કંઈ નથી, મોક્ષ જેવું કંઈ નથી। એ બુદ્ધિથી એવું વિચારે છે, સમજવા કોશિશ કરે, ઘણા બધા વિચારો આપે છે કે હવે આ ભૂકંપ થાય ત્યારે હજારો લોકો એમાં નિર્દોષ બાળકો અબોલ પશુઓ એ બધા મરી જાય છે, તો આ નિર્દોષ લોકોને મારી નાખવા પાછળનું ભગવાનનું શું કારણ છે? અને જો ખરેખર ભગવાન હોય તો આવા નિર્દોષના મૃત્યુ થતા અટકાવે નહીં, તો એવો કેવો ભગવાન કે જે આવા નિર્દોષોના મૃત્યુ અને આવા કરુણ મૃત્યુ એને થવા દે? ભગવાન હોય તો સર્વ કરતા છે એવું બધું વર્ણન છે, તો આવું શું કામ થવા દે છે? ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ભૂકંપ કરે તો માનવ વસાહત નથી, એને કરવો જ હોય તેવી જગ્યાએ ના કરે, તો માનવ વસાહતમાં જ કરે છે અને હજારો માણસો મરી જાય છે, તો ભગવાન હોય એવું લાગતું નથી, હોય તો કંટ્રોલ કરે। આ ત્રાસવાદીઓ આવે છે ને નિર્દોષ બાળકો સ્ત્રીઓ એ બધાને કતલ કરી નાખે છે, તો એને ભગવાન હોય તો અટકાવતો કેમ નથી? આ દેવ મંદિરો કે જે ભગવાનના ધામ છે અને ભગવાન ત્યાં સાક્ષાત બિરાજે છે એમ માનીને દર્શનાર્થીઓ જાય છે, તો ઘણી એવી ઘટનાઓ ઘટ્યા કરે છે કે દર્શનાર્થીઓ જ કચડાઈને મરી જાય છે. તો એ બધા તો એના છે, ભક્તો છે, દર્શને આવ્યા છે. તો જો એનું ચાલતું હોય અને ભગવાન હોય તો એ આવું બધું અટકાવે કેમ નહીં? એના જ લોકોને મરવા દે, ભૂંડી હાલે. જો ભગવાન હોય તો એના જ ધામ મંદિરો, એમાં પૂજારીઓ દ્વારા, બીજા વહીવટી દ્વારાઓ એટલા બધા ભ્રષ્ટાચાર, સ્ત્રીઓ સાથે એટલા પાપાચાર, આહાર વિહારમાં એટલા દુરાચાર કે જે આપણે સાંભળી પણ ના શકીએ. જે બધું મંદિરોનું બધું આવે છે, મને તો સમાચાર મળ્યા, બાકી આપણે કાંઈ જોતા નથી. તો આ જે બધી વસ્તુઓ બને છે તો એમના જ જ્યાં ભગવાન બિરાજે છે અને જેમના હાથની એ પૂજા સ્વીકારે છે, તો આવા દુરાચાર પાપાચાર લગભગ તીર્થોમાં થાય છે. તો ભગવાન હોય તો આ બધું કેમ ચલાવે છે? આવી ઘણી બધી દલીલો એ લોકો કરે છે. એના ઘણા પુસ્તકો નાસ્તિકવાદીઓના, રેશનાલિસ્ટના ને વાંચ્યા છે. આવી અનેક દલીલો કરી છે. એ બધા બુદ્ધિશાળી ગણાય છે, પણ આપણે તો એના બધા કારણો વાંચીએ તો આપણને તો હસવું આવે કે આ બધા મૂર્ખના સરદાર છે કે આવી બધી દલીલો કર્યા કરે છે. એટલે મગજમાં નથી એને ઉતરતું, એટલે એ કહે છે કે આ બધું ધતિંગ મૂકી દો, ધર્મ ને ભજન ને એની પાછળ બધા સમય છે એ વેસ્ટ ઓફ ટાઈમ છે, એ બગાડો છો, સમય બગાડો છો, છોડો. ભગવાનના નામથી બધું થાય છે તો જ્યાં અખંડ રામધૂન થાય છે ત્યાં આવનારા જ લોકો બૂટ ચપ્પલ ચોરી જાય છે. આ બધી જે વસ્તુઓ જોઈને ક્યાંય કંઈ આવું બધું હોય એવું નથી. તમે આ બધું મૂકી દો અને આને કારણે સમાજ વધારે દુઃખી છે, વિભાજિત છે, ઘણું બધું એવું કયા કરે છે. પણ આ બધી જે એની શોધ સંશોધન જે છે તે એ શેના આધારે છે? બુદ્ધિથી. એને પોતાનો કોઈ સાધના કે એના દ્વારા અનુભવ કે એને કોઈ અંતરયાત્રા કરી હોય એવું તો નથી. એ વિચારે છે ને જુએ છે ને બસ જે સમાજમાં જે ઉપર છોલું દેખાય છે એનું દર્શન કરે છે, જુએ છે, બુદ્ધિથી એનું બધું કેલ્ક્યુલેશન ગણિત કરે છે, પછી કહે છે બસ આવું છે, માટે ઈશ્વર ક્યાંય હોય એવું લાગતું નથી. એટલે આપણે પહેલા જ કહ્યું કે કેવળ બુદ્ધિથી આ વસ્તુ ક્યારે પકડાય નહીં. આપણે એવું નથી કહેતા કે આગળ જે એને દલીલો આપી એ થવું જ જોઈએ, દુરાચારો, પાપાચારો, હિંસાઓ આ બધું થવું જોઈએ એવું આપણે નથી કહેતા, પણ એ થાય છે એટલે ઈશ્વર નથી એવું નથી. કારણ કે તમે એ બધું બુદ્ધિથી માપો છો. હવે કેવો વિચાર કરે કે ભાઈ એક જણો છે એનું મૃત્યુ થઈ જાય છે, નાની ઉંમરે મૃત્યુ થાય છે, તો કહેવાય કે એનું આયુષ્ય પૂરું થઈ ગયું ને એને એના પૂર્વના કર્મના ફળ પૂરા થયા એટલે વયો ગયો. ભલે એ મરી ગયો એનો વાંધો નથી, એના પાપ કર્મ હશે જે હોય તે મરી ગયો, પણ એની પાછળ એના પત્ની ને બાળકો દુઃખી થઈ ગયા એનું કયું કર્મ છે? હવે એ કેવી રીતે સમજાય એને? એ કે ટેક્સ્ટ બુકમાં આવે એ આ બુદ્ધિથી સમજવાની કોશિશ કરે છે. એટલે આ બુદ્ધિનો વિષય નથી. આપણે ઉપનિષદોમાં પહેલા જ કહી દીધું છે કે યતો વાચો નિવર્તંતે અપ્યાપ્ત મનસા સ, મન વાણી ઇન્દ્રિયો જ્યાંથી પાછા ફરી જાય છે એવું ભગવત તત્વ છે. કોઈ સંજોગોમાં ત્યાં પ્રવેશ કરી શકતું નથી. મનના મનનમાં આવે એવા ભગવાન નથી, ચિત્તના ચિંતનમાં આવે એવા ભગવાન નથી, બુદ્ધિના નિશ્ચયમાં ભગવાન આવે એવા નથી, અહંકારના અહમ ભાવમાં આવે એવા ભગવાન નથી. ભગવાન તો એથી પર છે. સાધનો જૂઠા છે તો ભગવાન પકડાય ક્યાંથી? સાધનો જ ખોટા લઈ બેઠા. અને બુદ્ધિથી ન સમજાય અમુક બધી વસ્તુઓ, બુદ્ધિથી ક્યાંથી સમજાય? બુદ્ધિથી તમે વિચારજો, આ પ્લેન જમ્બો ઉડે, 300-350 માણસો બેઠા હોય, એનું વજન, પ્લેનનું પોતાનું વજન, પેટ્રોલ 2-2 ટેન્કર હોય, 2-3 ટન ટેન્કર એટલું પાંખોમાં પેટ્રોલ ભર્યું હોય, એ બધાનો લગેજ કેટલો હોય, એ બધાનો ફૂડ કેટલું અંદર ભર્યું હોય, કેટલું બધી સામાન, અને પૂરેપૂરું લોખંડનું એકેય વસ્તુ હવામાં ઉડેવી નથી, અને છતાંય પંખીની જેમ ઉડે છે, અને જે ટ્રેક ઉપર ઉતારવું હોય, લેન્ડ કરવું હોય, એ જ જગ્યાએ સડસડાટ કરતું ઉતરી જાય છે, અને પાછું પંખીની જેમ સડસડાટ ઉડી જાય છે. જેટલું વાળવું એટલું વળે છે, જેટલું નમાવું એટલું નમે છે. આ કઈ રીતે થાય? સંપૂર્ણ લોખંડનું ઉડી શકે એવી કોઈ ચીજ નહીં. બુદ્ધિથી વિચારો કઈ રીતે ઉડે, ચાલો મને સમજાવો. આપણી બુદ્ધિથી વિચાર જ કરો, આવે જ નહીં. આ ચાલો તમે મોબાઈલ વાપરો છો, વિધિના સેકન્ડ તમે એમાં આટલું બટકું હોય 2 ઇંચનું, અને 1000 માઇલ ઉપર અમેરિકામાં કે ઓસ્ટ્રેલિયામાં કે જપાનમાં કે જર્મનીમાં બેઠો હોય, એની સામે તમે વિધિના સેકન્ડ સામે બેઠા હોય એમ તમે વાત કરો છો સુસ્પષ્ટ રીતે. અને હવે તો કેમેરાવાળા પણ મોબાઈલ આવ્યા છે કે સામસામા તમે ફેસ પણ જુઓ, હસો બોલો જુઓ અને વાત કરો. બુદ્ધિથી વિચારો આ કેમ થાય. તમે હાથમાં મોબાઈલ છે, SMS આમ તમે પ્રિન્ટ કરો છો, છાપો છો સંદેશ મેસેજ, અને જેવું ક્લિક કરો છો વિધિના સેકન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન કોઈના હાથમાં જે નંબરનો મોબાઈલ છે ત્યાં છપાઈ જાય છે. આ છપાઈ કેમ જાય છે મને બુદ્ધિથી સમજાવો, કઈ રીતે આમ અક્ષરો ત્યાં છપાઈ જાય એટલે કેમ મગજમાં આવે છે? આવે છે, ચાલો 1000 માઇલ ઉપર કાંઈ નહીં, નહીં દોરડા નહીં કાંઈ કાંઈ નહીં, આમને બધું સીધું અને છપાઈ જાય બધું. વાંચે બધાનું તમે કેમ છો, છોકરો કેમ છે, હા બધું કેમ છે, મજા. ચાલો ત્રીજી વાત, આ જાદુગર છે એ સ્ટેજ ઉપર જાદુના પ્રોગ્રામ કરે, ઓડિયન્સમાંથી 2-3 જણા બોલાવે, સરસ મજાનું મજબૂત કોથળો લે, એમાં 3માંથી 1 જણાને અંદર પૂરે, 2 જણાને પોતાનાથી દોરડાથી બાંધે, પછી લાકડાની મોટી મજબૂત પેટી લે, એ પેટીમાં પહેલાં ઊંચકીને ઓડિયન્સના જ 2 માણસો એની અંદર સુવડાવે, પેટીને બંધ કરે, એના ઉપર તાળું મારે, તાળું મારીને ચાવી ઓડિયન્સમાં ઘા કરી દે. હજી આટલી વાત થાય કે એ જે પૂર્યો છે એ માણસ ઓડિયન્સમાંથી સામે હાલીને આવીને સ્ટેજ પર આવે છે. આ કેમ આવે છે મને સમજાવો, બુદ્ધિમાં આવે છે? એક સામાન્ય મુફલિસ જાદુગરના ખેલ પણ બુદ્ધિમાં નથી આવતો તો ભગવાન બુદ્ધિના માપમાં ક્યાંથી આવે? કેમ બને છે? આપણને તો કંઈક બાઘા મંડળ જ થઈ જાય ને. શ્રીજી મહારાજ આજે હમણાં જ 1 મહિના પહેલા ફૂલછાબની અંદર લેખ હતા, અને જોરાવરસિંહ જાદર એ જાદવ એ બાબતમાં ઓથેન્ટિક પર્સન ગણાય આવી બધી લેખનમાં. તેણે જે પૂર્વે આવા જાદુગરો થોડા વર્ષો પહેલાંના જ 40-50 વર્ષ પહેલાંના જાદુગરોના એણે બધા લખ્યા છે, કેવા કેવા ખેલ થતા હોય છે કે જે કોઈ બુદ્ધિમાં જ ન વાંચીને જ નથી મગજમાં આવતા, છતાંય બનતા. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું છે કે એક નટવો હોય છે, એક વિદ્યાવાળો જાદુગર હોય છે, એ આમ આકાશમાં દોરડું નાખે અને પછી દોરડું છે આકાશમાં ઉપર ચડી જાય અને દોરડું પકડી અને નટ આકાશમાં વયો જાય અને દેવતાનું દાનવનું જાણે યુદ્ધ થાય છે, એમાં સહાય અર્થે જાય છે અને એની સાથે લડાઈમાં જોડાય છે અને નટ છે એ યુદ્ધમાં કામ આવી જાય છે, એનો પગ કપાઈ નીચે પડે છે, નટ તો ક્યાંય દેખાતો જ નથી, અદ્રશ્ય થઈ ગયો આકાશમાં, ખાલી પાતળા દોરડા ઉપર ચડીને અદ્રશ્ય થઈ ગયો છે, કોઈ થાંભલો નથી, કોઈ લાકડું નથી, તમારી પાસે જે પાતળો દોરો હોય છે એ દોરો જ ફેંકીને ગયો છે, નજર સામે ગયો છે, મહારાજાઓ બધા જોતા હોય છે, હજારો ઓડિયન્સ જોતું હોય છે, અને એનો પગ કપાઈને પડે, બીજો પગ પડે, હાથ પડે, મસ્તક પડે, એટલે નટવાની સ્ત્રી એ પતિવ્રતા નારીનો પેલો છે એવો ધર્મ, તો એ બધા ટુકડાઓ પતિના ભેળા કરે ત્યાં ત્યાં ચિત્તા સળગાવે, અને જે સ્ત્રી એની હતી એ ચિત્તામાં એના ટુકડાઓ લઈ પતિના અને નજર સામે બળીને ભસ્મ થઈ જાય છે. આ કામ પૂરું થાય ત્યાં પેલો ગયો તો એવો ને એવો પાછો ઉતરે છે. તમારા શ્રીજી મહારાજ કે આ નટ બળી ગયો એ કોણ, આકાશમાંથી ઉતર્યો એ કોણ, મુજરો કરીને ઉભો રહ્યો અને મહારાજાને કહ્યું મહારાજ મારી સ્ત્રી લાવો. હવે સ્ત્રી તો એને નજર સામે બળી ગઈ, અરે મહારાજ તમે આવા થઈ અને મારી સ્ત્રીને ઓળવશો, ભલામણા દયા તો રાખો, હું તો ગરીબ માણસ છું, મારી સ્ત્રી ઉપર નજર બગાડશો, એમ કરીને રાજાની ખુરશી સિંહાસન નીચેથી પોતાની સ્ત્રી કાઢે તો બળી ગઈ એ કઈ અને આ નીકળી એ કઈ, ચાલો બતાવો. કોઈ બુદ્ધિમાં ઉતરે છે તો શું વળી ફીફા ખાંડો છો કે બુદ્ધિમાં અમે રેસના લિસ્ટ અમે બુદ્ધુથી માપીએ. તમે 50 વર્ષથી પરિણા બે માણા ભેળા રહ્યો છો, તમે તમારી ઘરવાળીને નથી ઓળખી શક્યા, તમે શું રેશનલ ભગવાનને ઓળખવાની અને રેશનાલિસ્ટની વાત કરો છો. અમે બધું વિવેક બુદ્ધિવાદથી માપી, એને હજી ઓળખી નથી શક્યા કે એના પેટમાં શું રમે છે, એના દિમાગમાં શું રમે છે. અને તમે કોણ કોણ ઓળખી રહ્યો? તમે બધા ભેળા જ રહ્યો છો, પણ ઓળખી આખી જિંદગી તમે કાઢી નાખો, પણ તમે એમ કહી શકો છો કે હું મારા ઘરના ઓળખી ગયો? માણસ માણસને નથી ઓળખી શકતો તો માણસ ભગવાનને કેમ ઓળખી શકે? અને બુદ્ધિથી કેમ પાર અમારે, બુદ્ધિથી કેમ પાર? પણ હા, એ જાદુ વિદ્યા નથી સમજાતી ને, સમજાય છે? પણ તમે જાદુ વિદ્યા શીખવાનો જે અભ્યાસ છે એ ગુરુના પગ પકડી લ્યો અને એની પાસે તમે જાદુ વિદ્યા શીખી લ્યો, એ સાધના કરી લ્યો, વિધિના સેકન્ડ તમને સમજાઈ જાય આ બધું કેમ થાય છે. એમ બુદ્ધિથી ભગવાન ન સમજાય, પણ તમે ગુરુના ચરણ પકડી લ્યો અને તમે સમર્પિત થઈ ગયા ત્યારે સદગુરુ તમને દિવ્ય ચક્ષુ આપે, જ્ઞાનબોધ આપે, 51માં પ્રથમના વચનામૃતમાં કર્યા પ્રમાણે પછી આપણા ઇન્દ્રિયો છે એ ભગવત સ્વરૂપ થાય અને એનાથી ભગવાનનો નિશ્ચય થાય. અને 5 માળા કરીને 21 વર્ષ સુધી વળી ઠાકોરજીના મંદિરમાં દીવો પીર્યો એટલે તમે શરણ ભગવાનની સાધના કરી લીધી છે અને ભગવાન હાથમાં આવ્યો એટલે હું માનું છું ભગવાન ક્યાંય નથી, એ કોઈ ભક્તિ નથી. નાચના કૂદના ઢોલકા પીટના એ સબ રાંડિયા બાજી કા ખેલ હૈ. તમે માળા કરી લો, ભજન કરી લો એટલે તમે ભક્તિ કરી લીધી છે ને હવે ભગવાન ના, તમે સંપૂર્ણપણે ભગવાનની આગળ નિર્દોષ બાળકની જેમ જો તમે સરેન્ડર થઈ જાઓ, શરણાગત થઈ જાઓ, તો ભગવાન એના પોતાના તમામ રહસ્યો ભક્ત આગળ ખુલ્લા મૂકી દે છે. શરણાગત થઈને કેવો કોરિસ્લેટ જેવો બુદ્ધિનું પોટલું એક બાજુ મૂકી અને તુંહી તુંહી કરીને પગમાં પડી જાય, ભગવાન બધા દરવાજા એની આગળ ખોલી નાખે. બાકી તમે ચડસા ચડસી એની સાથે કરો, એક જ દરવાજો નાખો. એટલે જે યોગ્ય રહસ્ય નથી પામતા એ નિર્દોષ ચિત્તથી શરણ્ય ભાવથી ભજન કરનારા, રામ રામ કરનારા, કૃષ્ણ કૃષ્ણ કરનારા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરનારા એ રહસ્યો પામી જાય છે, કારણ કે પરમાત્મા એની આગળ ખુલ્લો થઈ જાય છે. આ જૂનાગઢનો નરસિંહ મહેતા, અમરેલી પાસે ફતેપુરના ભોજા ભગત અને ગંગા સતી સમઢિયાળા, એક કે સ્કૂલનું પગથિયું ચડ્યા નથી અને છતાં નરસિંહ મહેતા, ભોજા ભગત, ગંગા સતી જે ભજન લખે એના અર્થ કરવામાં વિદ્વાનો ગોથા ખાઈ જાય. તો એ ક્યાંથી લઈ આવ્યા? અનુભૂતિના પ્રદેશમાંથી નીકળે છે. નરસિંહ મહેતા કહે, હે ઘાટ ઘડિયા પછી નામ જૂજવા, આખરે હેમનું હેમ હોય, કનક કુંડળ વિશે ભેદ નોયે, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. એક કીર્તન તમે ગાઓ ને એમાં નરસિંહ મહેતો એમ કે 360 ગોવાળ ટોળે મળ્યા, વડોરે ગોવાળિયો કોણ થશે. એ બીજી તમે લકડહંધાર કરીને અર્થ કાઢો, પણ નરસિંહ મહેતા જે કીધું છે ગુઢાર્થ તો કોણ કાઢે? આ ભોજો ભગત સાવ અભણ, ફેતપુરના જલારામ બાપાના ગુરુ. હવે એને હાલો ને કીડીબાઈની જાનમાં, હવે એને મકોડા ને કાન ખજૂરા ને એ બધાને ભેળા કર્યા છે એમાં. હવે એના અર્થ કરો લ્યો. પછી અમુક અમુક કલમ કલમ અજમાવે છે, પણ બધું વૈજ્ઞાન કરતા હોય ને એવું લાગે. ભોજા ભગત આગળ આ પ્રોફેસરો PhDની 2-3 ડિગ્રી લીધેલા નાના બચ્ચા જેવા લાગે. એ અભણ માણસે એ ભજન કેમ લખ્યું એ બતાવો. ગંગા સતી સમઢિયાળામાં બેઠી બેઠી કહેતી હો, પંચ પ્રાણને એક ઘરે લાવવાને, એ વચનનો કરવો વિશ્વાસ. હવે ક્યાં ભણવા ગઈ હતી? એ આમ સ્પષ્ટ જુએ છે, કારણ કે ભગવાને એની આગળ બધા રહસ્યો ખુલ્લા મૂક્યા છે. માટે જે સરેન્ડર થાય છે, શરણાગત થાય છે, એ બધું જ જુએ છે. ત્યારે તમે જે દલીલો કરી છે બધા જવાબ એની પાસે છે. તમે જે જે દલીલો કરો છો, રેશનાલિસ્ટ છો, બૌદ્ધિકો, એ બધી દલીલોના જવાબ એની પાસે A to Z છે. બધું જ જુએ છે, એ તરત જ એમ કહે છે આમ જ થાય, કેમ? એની પાછળનું આ કારણ છે, સ્પષ્ટ જુએ છે. એટલે જે જેનો અભ્યાસનો સાધનાનો માર્ગ છે એ ત્યાં ગતિ કરે તો જ રહસ્ય ખુલ્લે છે. હમણાં અમે યાજ્ઞિક દાદા, આપણે છે ઉમેશભાઈ યાજ્ઞિક દાદા, તો ત્યાંથી અમે પાછા ફરતા હતા ત્યાં ગયા હતા. તો ગાડી આપણે રમેશભાઈ વોરા રંગપુરના, આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી ગુણા બાલમુકુંદાસજી સ્વામી વખતનો એની પરંપરામાં સત્સંગ, તેજા બાપાનંદ બાલમુકુંદાસજી સ્વામીથી સત્સંગ થયો. એમના દીકરા લીંબા બાપા, લીંબા બાપાના ભગવાન બાપા અને ભગવાન બાપાના રમેશભાઈ વોરા, તો ગુરુકુળના વિદ્યાર્થી અત્યારે અહીં સભામાં જ બેઠા છે. હવે એ રમેશભાઈ અમારે ગાડી લઈને મૂકવા આવતા હતા. એ પોતે ગાડી, એની ગાડી એ ચલાવતા હતા. બાજુમાં પુરાણ સ્વામી ભક્તિ પ્રકાશ દાસજી સામે બેઠા હતા, પાછલી સીટમાં હું બેઠો હતો. એમણે કીધું, સ્વામીજી આ પુનર્જન્મની જે તમે વાત કરો છો ને, એ મારો દીકરો પાર્થ એની ઘટના છે. મેં કીધું કયો ને, હવે જે સાક્ષીમાં હતા ત્યાંથી જ માંડીને વાત કરીએ ને, મારે શું કહેવાનું છે કે તમે વાત જુઓ, એક બે વાત કરીશ. મને કે મારે કોઈ દીકરો નહોતો, એટલે મેં ભક્તિ પ્રકાશ દાસ સ્વામી પુરાણી સ્વામીને વાત કરી. ગુરુકુળ આ મેમનગર ગુરુકુળ અમદાવાદ જ રહીએ ને રમેશભાઈ, તો એટલે અહીં આવીને પુરાણી ભક્તિ પ્રકાશ દાસ સ્વામીને વાત કરી કે સ્વામી ઘણો વખત થયો મારો દીકરો નથી. એટલે પુરાણી સ્વામી કહે તો આપણે જોગી સ્વામીને વાત કરીએ. જોગી સ્વામી ત્યારે બરાબર અહીંયા અત્યારે જ્યાં ઓફિસ છે ત્યાં, અત્યારે જે સાધુ આશ્રમની મૂર્તિ છે એ ત્યાં હતી, એટલે ઓફિસની જગ્યાએ જૂનો સાધુ આશ્રમ. આજથી 15 વર્ષ પહેલાની વાત. એટલે ત્યાં જોગી સ્વામી બરાબર એ ઠાકોરજી પાસે કઠોળો હોય એ હાથ એક હાથી પકડી અને સ્વામી ઊભા ઊભા ટેકો દઈને માળા કરતા. એટલે પુરાણી સ્વામી કીધું, સ્વામી હા આ રમેશભાઈ, હા આપણા વિદ્યાર્થી ભૂતપૂર્વ, હા એને દીકરો નથી, તો મહારાજને જરા પ્રાર્થના કરો અને તમે કૃપાદર્શી કરો તો વિચારોનો મનોરથ પૂરો થાય. સ્વામી 2-3 સેકન્ડ આંખો મીચી ગયા, પછી કે રમેશ આજથી બરાબર 13મે મહિને તારે ત્યાં દીકરાનો જન્મ થશે, જા બસ આટલું કહીને તો માળા મંડ્યા કરો. એટલે પુરાણ સ્વામી કે સારું રમેશ તારું કામ થઈ ગયું, તાર મહિનો આપી દીધો. અને રમેશભાઈ કે સ્વામી બરાબર 13મે મહિને મારે ત્યાં દીકરાનો જન્મ થયો, નામ પાડ્યું પાર્થ. હવે 2 મહિનાનો થયો એટલે અમે સ્વામીને પગે લગાવવા માટે પાર્થને તેડી લઈ અને સ્વામી જોગી સ્વામી રાજકોટ હતા. વાત તો હવે આવે છો, એટલે અમે ત્યાં પગે લગાડવા માટે નાના દીકરા 2 મહિનાનો પાર્થને લઈને ગયા રમેશભાઈ કે ત્યાં જોગી સ્વામી ત્યાં બેઠા હતા. એટલે સ્વામીના ચરણ પાસે અમે આ પાર્થને મૂક્યો, સુવડાવ્યો નાનો, તો એ રડવા માંડ્યો. છોકરું છે ને પણ બહુ રડવા માંડ્યો. એટલે જોગી સ્વામી આમ સામું જોઈને કે એલા તારે રડવાનું હોય, જોજો તારે રડવાનું હોય, તું ક્યાં હતો અને તને ક્યાં આવ્યાનું થઈ ગયું, તું ક્યાં આવી ગયો એ જો, આવો સત્સંગનો જોગ એનો લાભ મળી ગયો તને, મારા ક્યાં ભટકતો હતો અને ક્યાં આવ્યો, તારે રોવાનું હોય. ઓરા ચૂપ થઈ ગયો. એ સત્પુરુષે એની હિસ્ટ્રી ના કઈ પૂર્વજન્મની, પણ એ મહાપુરુષ તાદ્રશ્ય જોવે છે કે ક્યાં જીવને લઈને આમાં મૂક્યો છે. તારે રોવાનું હોય, ક્યાં હતો અને ક્યાં આવી ગયો તું, અને તારે રડવાનું હોય, ચૂપ થઈ ગયો છોકરો. કથા ન કહી પણ ઈશારો તમે જુઓ. હવે એ છોકરો આજે 12મામાં ICSEમાં છારોડી ગુરુકુળમાં રેસિડેન્શિયલ વિભાગમાં રહીને ભણે છે. જેટલા છે એ બધા હજી હયાત છે, જોગી સામે હયાત છે, પુરાણ સામે હયાત છે, છોકરો ભણે છે. રમેશભાઈ અમને એમની પુરાણ સામેની હાજરીમાં કીધું. હવે તમે જોગી સામેને એમ કહો કે આત્મા નથી, પુનર્જન્મ નથી, એ માને? ના ના કયો ને, માને ના કયો, એના અનુભૂતિની વાત છે ને. એ થોડા તમારે જેમ બેઠા બેઠામાં બુદ્ધિના ડાળિયા ચલાવે છે, જુએ છે. ચાલો બીજી વાત. એમના જોગી સામેના ગુરુ માનદ સ્વામી, એનું નામ મૂળ નામ કૃષ્ણ જીવનદાસજી સ્વામી, રાજકોટની પાસે રીપ ગામ છે, ગોંડલ ને રાજકોટની આજુબાજુ રીપ ગામ છે. તો ત્યાં સ્વામી આવેલા, પછી આજુબાજુના બપોરના 3-4 વાગે વાડી હોય તો ત્યાં નાવા સંતો જતા હોય તો ડાયાભાઈ કરીને ખેડૂત એની વાડીએ સ્વામી એટલે માનદ સ્વામી જોગી સ્વામીના ગુરુ એ નાવા માટે ગયા. એમને પેલા ડાયાભાઈ ખેડૂતની વાડીએ બરાબર કુવાની પાસે આમ નાવા પહોંચવું એ વખતે પેલો ડાયાભાઈ ખેડૂત મોટો આવો લઠ્ઠો ધોકા જેવો લાકડું લઈ અને એક બળદ હતો ને બળદ મારતા હતા એવો મારે આપણે જોઈ ના શકીએ. એટલે સ્વામીથી કહેવાય ગયું એ પણ એ ડાયા રેવા દે બિચારા આ મૂંગા ઢોરને પહુને સુકામ મારે સુકામ મારે. ડાયાભાઈ કે મારે ની તાન શું આરતી ઉતારું સ્વામી, આ મારો ખાવામાં પૂરો બળદ ખોટીલો છે, ખાય બધાથી જાજુ હાથીએ જોડો ગાડે જોડો બેસી જાય, કામ કરવાના આવે ઊભો જ ન થાય, ઊભો માંડ માંડ થાય ને હાથીએ જોડો તો હાલતે ગાડીએ ને હાલતે હાથીએ બેસી જાય, તે વળી ધોકાવત માંડ ઊભો થાય વળી આગળ થોડું હાલે હા પાછો બેસી જાય, તે સામે આનું શું કરવું, ખાવામાં પૂરો અને કામમાં આળસુ, આ ખોટીલો બળદ છે મારે નહીં તો આને શું કરે. સ્વામી કે એવું છે. સ્વામી નજીક આવ્યો એ લાકડી રાખતા નાની ટેકો દેવા અવસ્થા પ્રમાણે એ બળદના આ વાહો પીઠ હોય ને એના ઉપર આમ લાકડી ફેરવી અને બળદની હામુ જોઈને કે એ હમો રે ને એટલે હરખો હાલ ને, આ ક્યાં ચક્કરમ ચીડાથી તને ખબર છે એ ચૂકવવા માટે તું અહીંયા આવ્યો છો, હવે જો તો નહીં ચૂકવે એ કરજ નહીં ચૂકવે તો શું થશે, હજી હેરાન થાય છે, એટલા જે ચડ્યા છે એ તું જાણસ અને એ ચૂકવવા માટે ત્યાં આવ્યો છો અને વળી પાછો આડોડાઈ કરે મારા ચૂકવી દે સારું થઈ જાય. બળદ ઊભો થઈ ગયો અને જીવો ત્યાં સુધી ડાયાભાઈને એ બળદને ડચકારો કરવો પડ્યો ને એવું કામ કર્યું એને ખેડૂત. હવે એ સાધુ જોવે છે કે આ આ શું એના લેણા દેણા છે અને એ ઋણ ચૂકવવા માટે આવ્યો છે અને એ બળદને જ્ઞાન આપ્યું અને દેખાણું ક્ષણ માટે અને સમજી ગયો એટલે હું તો આ માટે અહીં આવ્યો છું, હવે જો આ પૂરું નહીં કરું તો તમારા છોતલા નીકળી જશે, ડાયો થઈ ગયો. હવે તમે માનદ સ્વામીને એમ કહો કે કોઈ ભવ ભટકણ નથી ને પુનર્જન્મ નથી ને આ બધું નથી, તે માને માને એ. હવે આમાં રેશના નિશો ગોથા ખાય. રેશના નિશોના દુર્ભાગ્ય શું છે, એને કોઈ સારો સદગુરુ આવો કોઈ મળ્યો નથી હોતો, લગભગ બધા સચ્ચિદાનંદજી માંડીથી બધા એને મળ્યો નથી હોતો અને મળ્યો હોય તો સદગુરુ એનું બીજ એવું જોઈને એને ક્યારેય દ્રષ્ટિ આપી નથી હોતી, કે બીજ જ ખરાબ, બાવળિયાના બીજમાં ક્યાંથી આંબાની કેરી આવે, તે જોઈને જ એને પછી રસ ન, આને કાં શ્રદ્ધા જ ન બેસે અને કદાચ શ્રદ્ધા બેસે તો શરણાગત થવું સદગુરુ અને ભગવાનની આગળ પછી બુદ્ધિના ડાપણ મૂકી દેવાય એ કંઈ સહેલી વાત છે ભાઈ? તમે વિચાર કરો, આપણે ડગલે ને પગલે ગુરુને નડતા હોઈએ છીએ, ત્યારે મૂકી દેવું, મૂક્યા પછી જ અંધરાધાર વરસતો હોય છે, ત્યારે એ વગર કેમ રહસ્યો ખુલ્લા થાય? આ બધું અટકીને પડ્યું હોય છે ને એ આપણા ઠૂંઠા પકડી રાખ્યા છે એટલે, બાકી તો એનો ધોધ હમાય નહીં જીલવામાં, પણ આપણે જ આડા પડીએ છીએ. આ બધું નડતર તો આપણું છે, એટલે એ જુએ છે સાક્ષાત અને બોલે છે, એ અનુભૂતિ છે. હવે જમીનને તમે ખાઓ, એના છોડવાને ખાઓ, એના મૂળિયાને ખાઓ, એના પાંદડાને ખાઓ, તો કેળાની એકેય વસ્તુમાં ક્યાંય ગળપણ હોય મન કયો, ઉલટાનું મોળું મૂત્ર જેવું હોય બધું, એ કેળાનું પાણી જુઓ, એને છોડનું, એના મૂળિયા જુઓ, પાંદડા જુઓ, થળિયું જુઓ, જમીન ખાઓ, બધું ખાઓ, એમાં ક્યાંય શુગર હોય તો મન કયો, અને છતાં એને લૂમ આવે કેટલી પણ, કેટલા કેળા એ કાર્ય આવે અને કેવા મીઠા ને ક્યાંથી ગળપણ આવે, એ બુદ્ધિથી હાથમાં આવે અને અમે બધું બુદ્ધિથી જ વિચારીએ. હું તંબુરો તમારા બાપનું બુદ્ધિથી વિચારતા, આને તો મૂર્ખાને શું કહે બીજું કયો. આપણે જે સદગુરુ સેવા છે એ બધા સંતો આમ નજર સાક્ષાત જુએ છે, એ બુદ્ધિવાળા માને છે તો આપણે કંઈ વેચી નથી નાખી અને આપણને કંઈ શોખ નથી આવવું, જો આ બધું વહેમ હોય અંધશ્રદ્ધા હોય તો આ બધું કરવાનો આપણી પાસે કોઈ સમય નથી, આપણને બધું બહુ વાલું લાગે છે આ જગત, પણ આ સત્ય છે. કે આ બધી વસ્તુઓ સનાતન સત્ય છે, આત્મા છે, ભગવાન છે, પુનર્જન્મ છે, કર્મના સિદ્ધાંતો છે, શાસ્ત્રોએ જે કહ્યું છે એ બધું સત્ય છે. અને એ બધું જોઈને કહે છે મને અને તમને, હજી ચાલો બુદ્ધિમાં રજસ તમસ હોય તો કાંઈક લોક પાસેથી સ્વાર્થ હોય તે વાતો કરીએ, ગંગા સતીને સમાજ પાસેથી શું લેવું, નરસિંહ મહેતાને સમાજ પાસેથી શું લેવું, એ ભોજા ભગતને સમાજ પાસેથી શું લેવું, તુલસીદાસને સમાજ પાસેથી શું લેવું કે જેથી કરીને દુનિયાને અવળે રસ્તે ચડાવે, એ રામકૃષ્ણ પરમહંસને શું દુનિયા પાસે લેવો, ત્રણ આંગળીનું ધોત્યું પહેરી રખડનારો પુરુષ સુખદેવજી મહારાજ કપડું પહેરતો નહીં, એને દુનિયા પાસેથી શું લેવું છે, છતાં શું કામ લખે છે આખી જિંદગી, એમાં ક્યાં વ્યાસજી મહારાજ જેવા કાઢી નાખે છે, વ્યાસજીને શું જોતું હતું, શોખ થતો તો કઈ, જાણે છે કે આ જ પરમ સત્ય છે, તમે જે જુઓ છો એટલો જ લોક સત્ય નથી, એનાથી આગળ ઘણું સત્ય છે, ને સત્યની અમે વાત કરીએ છીએ, એ આત્મા, એ પરમાત્મા, એ બધી લોક પરલોક ઘણું બધું છે, એ જોઈને કહે છે, એમ જ શંકરાચાર્યજી જોઈને કહે છે, પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જઠરે, આ બધું છે આમ જુએ છે, એટલે કહે છે કે ભલા થઈને ભગવાન ભજી લ્યો, આ દુઃખરૂપ સંસાર છે, સર્વત્ર દુઃખ દુઃખ અને દુઃખ છે, ભજન કરી લ્યો ને કે મરી ગયા શંકરાચાર્યજી, કે 8 વર્ષની ઉંમરે શંકરાચાર્ય ઘર મૂકીને જતા રહીએ, તેને શોખ થતો હોય છે રખડવાનો, ભીખ માગવાનો, ભર્તૃહરિ મહારાજ જેવા, બાજન મહારાજ જેવા,